श्री पद्म पुराण स्वर्ग खंड अध्याय 9 ब्रह्मस्थुणा वगैरह तीर्थों तथा प्रयाग नो महिमा आ प्रसंगना पाठ नो महात्म्य। नारद जी कहे छे, हे युधिष्ठिर, ब्रह्मस्थुणा नामना तीर्थ में जाइने त्रण रात्रि नो उपवास करनार मनुष्य ने सहस्त्र गोदान नो फल प्राप्त थाय छे अने ते स्वर्ग लोक में जाय छे। કુબજા વનમાં જઈને બ્રહ્મચર્યનું પાલન કરતા રહીને એકાગ્ર ચિત્ત થઈને સ્નાન કરીને ત્રણ રાત્રિ ઉપવાસ કરનારને સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે। ત્યાર પછી દેવહૂદમાં જ્યાંથી કૃષ્ણ વેણા નદી નીકળે છે ત્યાં સ્નાન કરવું, પછી જ્યોતિર્માત્ર એટલે જાતિ માત્ર હૃદમાં તથા કન્યાશ્રમમાં સ્નાન કરવું। કન્યાશ્રમમાં જવા માત્રથી સો અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે। સર્વદેવ હૃદમાં સ્નાન કરવાથી સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે તથા જાતિ માત્ર હૃદમાં નહવાથી મનુષ્યને પૂર્વ જન્મનું સ્મરણ થઈ જાય છે। ત્યાર પછી પરમ પુણ્યમય વાણી તથા નદીઓમાં શ્રેષ્ઠ પયોષણી એટલે કે મંદાકિનીમાં જઈને દેવતાઓ તથા પિતૃઓનું પૂજન કરનારને સહસ્ત્ર ગોદાનનું ફળ પ્રાપ્ત થાય છે। મહારાજ, ત્યાર પછી દંડકારણમાં જઈને ગોદાવરીમાં સ્નાન કરવું જોઈએ, ત્યાં સરભંગ મુનિ તથા મહાત્મા શુકના આશ્રમની યાત્રા કરવાથી મનુષ્યની કદી દુર્ગતિ થતી નથી અને તે પોતાના કુળને પવિત્ર કરી દે છે। ત્યારબાદ સપ્ત ગોદાવરીમાં સ્નાન કરીને નિયમોનું પાલન કરતા રહીને નિયમને અનુસાર ભોજન કરનાર પુરુષ મહાન પુણ્યને પ્રાપ્ત થઈને દેવલોકમાં જાય છે। ત્યાંથી દેવપથની યાત્રા કરવી તેનાથી મનુષ્યને દેવશત્રનું પુણ્ય મળે છે। તંગકારણ્યમાં જઈને બ્રહ્મચર્યનું પાલન કરીને જીતેન્દ્રિય થઈને રહેવું જોઈએ। હે યુધિષ્ઠિર, તુંગકારણ્યમાં પ્રવેશ કરનાર પુરુષ અથવા સ્ત્રીના સર્વ પાપ તરત નષ્ટ થઈ જાય છે। ધીર પુરુષે ત્યાં નિયમોનું પાલન તથા નિયમાનુકૂળ ભોજન કરીને એક માસ નિવાસ કરવો જોઈએ। એનાથી તે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે અને પોતાના કુળને પવિત્ર કરી દે છે। મેઘાવનમાં જઈને દેવતાઓ અને પિત્રોનું તર્પણ કરવું જોઈએ। આમ કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે તથા સ્મરણ શક્તિ અને મેઘાશક્તિ પ્રાપ્ત થાય છે। ત્યાં કાલંજર તીર્થમાં જવાથી સહસ્ત્ર ગોદાનનું ફળ પ્રાપ્ત થાય છે। મહારાજ, ત્યાર પછી પર્વત શ્રેષ્ઠ ચિત્રકૂટ પર મંદાકિની નદીની યાત્રા કરવી જોઈએ, તે સર્વ પાપોને હરી લેનારી છે। તેમાં સ્નાન કરીને દેવતાઓ અને પિત્રોના પૂજનમાં તત્પર રહેનારા મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે। ત્યાંથી પરમ ઉત્તમ ભૃતસ્થાન નામના તીર્થમાં જવું જોઈએ। ત્યાં જનારને સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે તીર્થની પ્રદક્ષિણા કરીને શિવસ્થાનની યાત્રા કરવી જોઈએ। ત્યાં એક વિખ્યાત કૂપ છે જેમાં ચારે સમુદ્રનું નિવાસ છે, તેમાં સ્નાન કરીને તે કૂપની પ્રદક્ષિણા કરવી, એનાથી પવિત્ર થયેલો જીતાત્મા પુરુષ પરમ ગતિને પ્રાપ્ત થાય છે। ત્યાર પછી મહાન શૃંગવેરપુરની યાત્રા કરવી, ત્યાં ગંગા સ્નાન કરીને બ્રહ્મચર્યનું પાલન કરતા રહીને ઇન્દ્રિયોનો સંયમ કરનાર પુરુષના પાપ ધોવાઈ જાય છે અને તેને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે। ત્યાંથી પરમ બુદ્ધિમાન ભગવાન શંકરના મુંજવટ નામના તીર્થ પર જવું, ત્યાં જઈને મહાદેવજીની પૂજા અને પ્રદક્ષિણા કરવાથી મનુષ્ય ગણપતિ પદને પ્રાપ્ત થાય છે। ત્યારબાદ ઋષિઓ દ્વારા વખણાયેલ પ્રયાગ તીર્થની યાત્રા કરવી જોઈએ, જ્યાં બ્રહ્માજીની સાથે સાક્ષાત ભગવાન માધવ બિરાજમાન છે। ગંગાજી સર્વ તીર્થોની સાથે પ્રયાગમાં આવ્યા છે અને ત્યાં ત્રણેય લોકમાં વિખ્યાત તથા સંપૂર્ણ જગતને પવિત્ર કરનારા સૂર્યપુત્રી યમુનાજી ગંગાજીને મળે છે। ગંગા અને યમુનાની વચ્ચે ભૂમિ પૃથ્વીનો કમરથી નીચેનો ભાગ માનવામાં આવે છે અને પ્રયાગ કમરની નીચેનો ભાગ। ગંગા અને યમુનાની વચ્ચેની ભૂમિ પૃથ્વીની કમરથી નીચેનો ભાગ માનવામાં આવે છે અને પ્રયાગ કમરની નીચેનો ભાગ એટલે પેડુની વચ્ચેનો ઉપસ્થ ભાગ છે, આવી ઋષિઓની માન્યતા છે। ત્યાં પ્રયાગ ઉત્તમ પ્રતિષ્ઠાપુર જુસી કંબલ અને અશ્વતર નામના નાગોનું સ્થાન ભોગવતી તીર્થ તથા પ્રજાપતિની વેદી વગેરે પવિત્ર સ્થાન આવેલા છે. ત્યાં યજ્ઞ અને વેદો મૂર્તિમાન થઈને રહે છે. પ્રયાગથી વધીને પવિત્ર તીર્થ ત્રણેય લોકમાં નથી. પ્રયાગ પોતાના પ્રભાવના કારણે સર્વ તીર્થોથી વધીને છે. પ્રયાગ તીર્થના નામને સાંભળવા, કીર્તન કરવા તથા તેને મસ્તક નમાવવાથી પણ મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. જે ઉત્તમ વ્રતનું પાલન કરીને ત્યાં સંગમમાં સ્નાન કરે છે તેને મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે. કેમ કે પ્રયાગ દેવોની પણ ભૂમિ, યજ્ઞ ભૂમિ છે. ત્યાં થોડા દાનનું પણ મહાન ફળ મળે છે. હે ગુરુનંદન, પ્રયાગમાં 60 કરોડ અને 10,000 તીર્થોનો નિવાસ હોવાનું કહેવાય છે. ચારે વિદ્યાઓના અધ્યયનથી જે પુણ્ય થાય છે ત્યાં સત્યવાદી પુરુષને જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તથા ચારે વિદ્યાઓના અધ્યયનથી જે પુણ્ય પુણ્ય થાય છે તથા સત્યવાદી પુરુષને જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તે ત્યાં ગંગા યમુના સંગમમાં સ્નાન કરવાથી જ મળી જાય છે. પ્રયાગમાં ભોગવતી નામની ઉત્તમ વાવ છે, જે વાસુકી નાગનું ઉત્તમ સ્થાન માનવામાં આવે છે. જે ત્યાં સ્નાન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ત્યાં હંસપ્રપતન તથા દશાશ્વમેઘ નામનું તીર્થ છે. ગંગામાં ક્યાંય પણ સ્નાન કરવાથી કુરુક્ષેત્રમાં સ્નાન કરવા જેવું પુણ્ય મળે છે. ગંગાજીનું જળ સર્વ પાપોને તે રીતે ભસ્મ કરી નાખે છે જેમ અગ્નિ રૂના ઢગલાને બાળી નાખે છે. સતયુગમાં બધા તીર્થ ત્રેતામાં, પુષ્કર દ્વાપરમાં, કુરુક્ષેત્ર તથા કળિયુગમાં ગંગાજીને સર્વથી પવિત્ર તીર્થ માનવામાં આવ્યા છે. પુષ્કરમાં તપ કરવું, મહાલયમાં દાન આપવું અને ભૃગુ તુંગ પર ઉપવાસ કરવાથી વિશેષ પુણ્ય થાય છે. પરંતુ પુષ્કર, કુરુક્ષેત્ર અને ગંગાજીના જળમાં સ્નાન કરવાથી જ પ્રાણી પોતાની 7 પૂર્વની તથા 7 પાછળની પેઢીઓને તારી દે છે. ગંગાજી નામ લેતા જ પાપોને ધોઈ નાખે છે. દર્શન કરવાથી કલ્યાણ કરે છે. સ્નાન કરવાથી અને જળપાન કરવાથી 7 પેઢીઓને પવિત્ર કરી દે છે. હે રાજન, જ્યાં સુધી મનુષ્યના અસ્થિઓનો ગંગાજળ સાથે સ્પર્શ થતો રહે છે ત્યાં સુધી તે પુરુષ સ્વર્ગમાં પ્રતિષ્ઠિત રહે છે. બ્રહ્માજીનું કથન છે કે ગંગા સમાન તીર્થ શ્રી વિષ્ણુથી વધીને દેવતા તથા બ્રાહ્મણોથી વધીને પૂજ્ય કોઈ નથી. મહારાજ, જ્યાં ગંગા વહે છે ત્યાં તેના તટ પર જે જે સ્થાન અને તપોવન છે તેમને શુદ્ધ ક્ષેત્ર માનવા જોઈએ. પુનાતિ કીર્તિતા પાપમ દ્રષ્ટવા ભદ્રમ પ્રયચ્છતિ અવગાઢા ચ પિતા ચ પુના ત્યા સપ્તમ કુલમ યાવદસ્થિ મનુષ્યસ્ય ગંગાયાઃ સ્પૃશ્યતે જલમ તાવત સપુરુષો રાજન સ્વર્ગલોકે મહીયતે ન ગંગા સદૃશમ તીર્થમ ન દેવઃ કેશવાત્પરઃ બ્રાહ્મણેભ્યઃ પરમ નાસ્તિ એવ માહ પિતામહ યત્ર ગંગા મહારાજ સ દેશ સ્તત્પોવનમ સિદ્ધક્ષેત્રમ ચ વિજ્ઞેયમ ગંગા તીર સમાશ્રિતમ. 39 યાત્રા કરી શકાય છે અને જ્યાં જવું અસંભવ છે બધી પ્રકારના તીર્થોનું મેં વર્ણન કર્યું છે. જો પ્રત્યક્ષ સંભવ ન હોય તો માનસિક ઈચ્છા દ્વારા પણ બધા તીર્થોની યાત્રા કરવી જોઈએ. પુણ્યકામી દેવ જેવા ઋષિઓએ પણ આ તીર્થોનો આશ્રય લીધો છે. વશિષ્ઠ મુનિ બોલ્યા, હે રાજા દિલીપ, તમે પણ ઉપર જણાવેલી વિધિ અનુસાર મનને વશમાં કરીને તીર્થોની યાત્રા કરો. કેમ કે પુણ્યથી જ વધે છે. પૂર્વની ઘટેલી ઘટનાઓથી, આસ્તિકતાથી અને શ્રુતિઓમાં જોવાથી શિષ્ટ પુરુષના માર્ગ પર ચાલનારા સજ્જનોને તે તીર્થોની પ્રાપ્તિ થાય છે. નારદજી કહે છે, હે રાજા યુધિષ્ઠિર, આ પ્રમાણે દિલીપને તીર્થનો મહિમા કહીને મુનિ વશિષ્ઠ તેમની વિદાય લઈને પ્રસન્ન હૃદયે ત્યાં અંતર ધ્યાન થઈ ગયા. રાજા દિલીપે શાસ્ત્રોના તાત્વિક અર્થોનું જ્ઞાન લઈ જતા અને વશિષ્ઠજીના કહેવાથી સંપૂર્ણ પૃથ્વી પર તીર્થયાત્રા માટે ભ્રમણ કર્યું. હે મહાભાગ, આ પ્રમાણે સંપૂર્ણ પાપોથી છોડાવનારી આ પરમ પુણ્યમય તીર્થયાત્રા પ્રતિષ્ઠાનપુર જોશીમાં આવીને સમાપ્ત થાય છે. જે મનુષ્ય વિધિ અનુસાર પૃથ્વીની પરિક્રમા કરશે તે મૃત્યુ પછી 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરશે. હે યુધિષ્ઠિર, તમે ઋષિઓને પણ સાથે લઈ જશો તેથી તમને બીજા કરતા 8 ગણું ફળ મળશે. સુતજી કહે છે, સમસ્ત તીર્થોના વર્ણન સાથે સંબંધ રાખનારા દેવર્ષિ નારદના આ ચરિત્રને સવારે ઉઠીને જે પાઠ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. નારદજી એ પણ કહ્યું, રાજન, વાલ્મીકિ, કશ્યપ, આત્રેય, કૌંડિન્ય, વિશ્વામિત્ર, ગૌતમ, અસિત, દેવલ, માર્કંડે, ગાલવ, ભારદ્વાજ, શિષ્ય ઉદાલક મુનિ, શૌનક પુત્ર સહિત મહાન તપસ્વી વ્યાસ, મુનિશ્રેષ્ઠ દુર્વાસા અને મહાતપસ્વી જાબાલી, આ બધા તપસ્વી ઋષિઓની તમે પ્રતીક્ષા કરો તથા એ બધાને સાથે લઈને ઉપયુક્ત તીર્થોની યાત્રા કરો. રાજા યુધિષ્ઠિરને આ પ્રમાણે કહીને દેવર્ષિ નારદ તેમની વિદાય લઈને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારબાદ ઉત્તમ વ્રતનું પાલન કરનારા ધર્માત્મા યુધિષ્ઠિરે બહુ જ આદરપૂર્વક સમસ્ત તીર્થોની યાત્રા કરી. હે ઋષિઓ, મારી કહેલી આ તીર્થયાત્રાની કથાનો જે પાઠ કરે, જે મારી કહેલી આ તીર્થયાત્રાની કથાનો જે પાઠ કે શ્રવણ કરે છે તે બધા પાતકોથી મુક્ત થઈ જાય છે. અધ્યાય 9 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.